وإذا قيل لهم تعالوا إلى ما أنزل الله وإلى الرسول رأيت المنافقين يصدون عنك صدودا. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તેની તરફ અને તેના રસૂલ તરફ આવો, તો તું મુનાફિકોને તારી પાસેથી મોટી નફરત અને અભાવ સાથે ખસી જતા જોશે. فكيف إذا أصابتهم مصيبة بما قدمت أيديهم ثم جاءوك يحلفون بالله إن أردنا إلا إحسانا وتوفيقا. પણ તેમની દશાને હાલત કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા કામોના કારણે તેમના પર કોઈ મુસીબત આવી પડશે? ત્યારે તો તેઓ અલ્લાહની સોગંદને કસમ ખાતા તારી પાસે કહેતા આવશે કે અમારો ઈરાદો તો નેકી, સારપ તથા એક્યતા હાંસિલ કરવા સિવાય બીજું કાંઈ ન હતો. આ લોકો એ જ છે કે જે કાંઈ ફસાદ તેમના મનમાં છે તે અલ્લાહ સારી રીતે જાણે છે, માટે તું પણ તેમને જતા કર અને તેમને નસીહત કર અને તેમના દિલોમાં અસર કરે એવી વાતો કર. અને અમોએ કોઈ પણ રસૂલને નથી મોકલ્યો, યાની કે કોઈ પણ રસૂલને બીજા કશા કામ માટે નથી મોકલ્યો, પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેનો હુકમ માનવામાં આવે, તેની ફરમાબરદારી કરવામાં આવે. ને અગર આ લોકો એ જ વખતે જ્યારે તેમણે પોતાના પર જુલમ કર્યો હતો તારી પાસે આવી જતે ને અલ્લાહથી માફી માંગતે ને રસૂલ પણ તેમના માટે માફી ચાહતે, બક્ષિસ ચાહતે, તો તેઓ ચોક્કસ જ અલ્લાહને મોટો તોબા કબૂલ કરનાર અને દયાળુ જોતે. أَمْ مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُ تَسْلِيمًا. પણ તેવું છે જ નહીં. ને તારા પાલનહારની કસમ, એ લોકો ઈમાન લાવ્યા છે એમ કદી પણ તું માનજે નહીં, જ્યાં સુધી કે તે ઝઘડાઓમાં કે જે તેમની વચ્ચે પડ્યા છે તેના ફેંસલા માટે તને તેઓ સરપંચ બનાવે, તે ફેંસલા માટેના જજ તને બનાવે. પછી તું જે કંઈ ચુકાદોને ફેંસલો આપે તેનાથી પોતાના મનમાં થોડું પણ ઓછું લાવે નહીં, અને તે ચુકાદાનો પૂરેપૂરો સ્વીકાર ને કબૂલાત કરે. અને જો અમે તેમના પર આ વાજિબ કરી દેતે કે તમે તમારા જાનોની અલ્લાહની રાહમાં કુરબાની આપો, તમારા પ્રાણોનું બલિદાન આપો, અથવા તમારા ઘરોમાંથી નીકળી જાઓ, હિજરત કરો, તો તેમનામાંના થોડા ગણ્યા ગાંઠિયા સિવાય તેઓ તે કરતે નહીં. અને જો તેમને જે નસીહત અને શિખામણ કરવામાં આવી હતી તે મુજબ તેઓ વર્તે તો તેમના માટે વધારે સારું થાત અને તેમના ઈમાનની વધુ મજબૂતાઈનું કારણ બનત. અને તે વખતે અમે પણ તેમને અમારા તરફથી જરૂર ઘણો મોટો બદલો આપતે. અને સાચે જ અમે તેમને સાચો રસ્તો દેખાડી દેતે. અને જેઓ અલ્લાહ તથા તેના રસૂલનો હુકમ માને છે, હુકમનું પાલન કરે છે, તો તેઓ તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે બક્ષીશોને અતાઓ કરી છે, કે જેઓ કેટલાક પૈગંબરોમાંથી તથા સત્યવાદીઓમાંથી, સાચું બોલનારાઓમાંથી તથા શહીદોમાંથી અને સદાચારીઓમાંથી છે, નેકોકારોમાંથી છે, ને એ જ લોકો દોસ્તી માટે ઉત્તમ છે. આ અલ્લાહ તરફથી ફઝલ છે, મહેરબાની છે, અને અલ્લાહનું આલિમ હોવું કાફી છે. યા અય્યુહલ્લઝીના આમનુ ખુઝુ હિલ لَعَلَّكُمْ تَنْفِرُوا ثُبَاتٍ أَوْ انْفِرُوا جَمِيعًا. એ ઈમાન લાવનારાઓ, જેહાદના વખતે તમારા રક્ષણની, તમારા હિફાજતની વ્યવસ્થા કરો. પછી છૂટી છવાય ટોળકીઓ બની નીકળો, અથવા તો એકી સાથે નીકળી પડો. અને બેશક તમારામાંથી કોઈ કોઈ ચોક્કસ જ એવો છે કે જે જાણી જોઈને પાછળ રહી જાય છે, પછી કદાચને તમારા પર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે સાચે જ અલ્લાહે મારા પર અહેસાન ને ઉપકાર કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો. અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને કૃપા થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કાંઈ પ્યાર જ ન હોય, તેમ જરૂર એમ કહેતે કે કેવું સારું થાત કે હું પણ તેમની સાથે હોત, કે જેથી કરીને મને પણ ઘણો મોટો લાભ થતે. માટે તે લોકો કે જેઓ આખિરતના બદલામાં આ દુનિયાની જિંદગી વેચી નાખે છે, પરલોકના બદલામાં આ લોકની જિંદગી વેચી નાખે છે, તેમને લાઝિમ છે કે લડે. અને જે કોઈ અલ્લાહના રાહમાં લડે, યાની કે તે માર્યો જાય અથવા જીત મેળવે, તો અમે તેને ઘણો મોટો બદલો આપીશું. ને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં લડતા નથી, એ હાલતમાં કે મર્દો માના તથા ઔરતો માના અને બચ્ચાઓ માના કમજોરો કે જેઓને રોકી લેવામાં આવ્યાથી પોકારી રહ્યા છે કે એ અમારા પાલનહાર, અમને આ વસ્તી મક્કામાંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે કાઢી લઈ જા, અને તારા તરફથી અમારો કોઈ તરફદાર હિમાયતી ઉભો કર, ને તારા તરફથી અમારો કોઈ મદદગાર પણ પેદા કર. الذين آمنوا يقاتلون في سبيل الله والذين كفروا يقاتلون في سبيل الطاغوت فقاتلوا أولياء الشيطان إن كيد الشيطان كان ضعيفا. જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો અલ્લાહની રાહમાં લડે છે, અલ્લાહના રસ્તે જંગ કરે છે, ને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગૂતની રાહમાં લડે છે, શૈતાનના રસ્તે લડે છે. માટે તમે શૈતાનના દોસ્તો સામે લડો. બેશક શૈતાનનો મકર, શૈતાનનો ફરેબ ખોખલો છે, પોકળ છે. અલમ તર ઇલા અલ્લઝીના કીલ લહુમ કુફુ અયદીયકુમ વઅકીમુસ્સલાત વઆતુઝઝકાત ફલમ્મા કુતિબા અલયહિમુલ કિતાલ فلما كتب عليهم القتال إذا فريق منهم يخشون الناس كخشية الله أو أشد خشية وقالوا ربنا لم كتبت علينا القتال لولا أخرتنا إلى أجل قريب قل متاع الدنيا قليل والآخرة خير لمن اتقى ولا تظلمون فتيلا. اے رسول શું તે તેમને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું હતું કે તમારા હાથ જંગથી રોકી લો તથા નમાઝ પડતા રહો ને ઝકાત આપતા રહો? પછી જ્યારે તેમના પર જેહાદ વાજિબ કરવામાં આવ્યું ત્યારે તેઓમાંથીનું એક ટોળકી લોકોથી એવું ડરવા લાગ્યું જેમ કે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તે કરતાંય વધારે, ને તેઓ કહેવા લાગ્યા કે એ અમારા પાલનહાર, તે અમારા પર શા માટે ધર્મ યુદ્ધ વાજિબ કર્યું, શા માટે જેહાદ વાજિબ કરી? અમને વધુ થોડાક દિવસની મોહલતને મોકો કેમ ન આપ્યો? તું કહે કે આ દુનિયાનો વૈભવ અને જાહો જલાલી, આ દુનિયાની મજા એક ક્ષણ માત્રની છે, પળભરની છે, અને આખરતની જિંદગી, પરલોકની જિંદગી પરહેજગારો ને મુત્તકીઓ માટે બહેતર છે. અને તમારા પર એક સૂતરના તાતણા બરાબર પણ અન્યાય કે જુલમ કરવામાં આવશે નહીં. حديثا યાદ રાખો, જ્યાં પણ તમે હશો મોત તમને જરૂર પકડી પાડશે, પછી ભલે ને તમે મજબૂત કિલ્લાઓમાં પણ કેમ ન હો। અને તેમની હાલત એવી છે કે જો તેમને કાંઈ લાભ થાય છે તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, ને જો તેમને કાંઈ નુકસાન પહોંચે છે તો કહે છે કે આ તારા તરફથી છે। હે રસૂલ, તું કહે કે બધું અલ્લાહ તરફથી જ છે, પછી આ લોકોને શું થઈ ગયું છે કે આટલી સહેલી વાત પણ સમજવાની કોશિશ કરતા નથી। وأرسلناك للناس رسولا وكفى بالله شهيدا। એ માનવી, એ ઇન્સાન, જે લાભ અને ફાયદો તને પહોંચે છે તે તો અલ્લાહ તરફથી જ છે, ને જે નુકસાન તને પહોંચે છે તે તારા પોતાના તરફથી છે। જે નુકસાન તને પહોંચે છે તેનું કારણ તું ખુદ પોતે છે। ને એ રસૂલ, અમોએ તને તમામ લોકો માટે સંદેશો પહોંચાડનાર બનાવી મોકલ્યો છે, ને અલ્લાહ સાક્ષી માટે બસ છે। જેણે રસૂલનો હુકમ માન્યો તેણે સાચે જ અલ્લાહનો હુકમ માન્યો, અને જે ફરી બેઠો તો અમોએ તને તેમના ઉપર રખેવાળ કે નિગેહબાન તરીકે નથી મોકલ્યો। અને તેમની હાલત એવી છે કે તેઓ મોઢેથી તો કહે છે કે અમે કહ્યું માનનારા છીએ, હુકમની ફરમાબરદારી કરનારા છીએ, પણ જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે ત્યારે તેઓમાંથીનું એક ટોળું રાત્રિના વખતે જે કાંઈ તું કહે છે તેથી જુદી જ રીતે વર્તવાનો ફેંસલો ને નિર્ણય કરે છે, ને રાત્રે તેઓ જે કાંઈ નિર્ણયને ફેંસલો કરે છે તે અલ્લાહ લખતો જાય છે। માટે હવે તું તેમની પરવા ન કરતા તેમનાથી મોઢું ફેરવી લે, અને અલ્લાહ ઉપર ભરોસો ને તવક્કુલ રાખ, ને અલ્લાહ કાર્યને અંજામ આપવા માટે, કાર્ય સાધકતા માટે પૂરતો છે। તો શું તેઓ કુરાને મજીદ પર મનન ચિંતન અને વિચાર નથી કરતા? અને જો કુરાને મજીદ અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરે જ તેમાં ઘણો જ તફાવત અને ફેરફાર જણાય આવતે.